ગોપાલદાસે કહ્યું કે મહારાજ ખેડ લાગ્યો છે તેથી કમાવા ગયો હતો, અને મહાપ્રભુજી કહ્યું કે સાચું કહ્યું, કમાવીએ છીએ આપણે પેટ માટે, ભગવાન માટે નહીં, હૃદયના માટે કમાવાનું નથી, કમાવું છે પેટના માટે. જે વખતે તમે હૃદયના માટે કમાવું શરૂ કરશો, બી શ્યોર કે તમે ભક્ત નથી, અર્થાર્થી છો. તમે ભગવાનને હસ્તો બનાવી રહ્યા છો તમારી ભક્તિ માટે, અને ભગવાનની એક ઘર તો એમ કે છે કે દાપણે છોડે, અને તમે એ નથી છોડતા ભગવાનનું ઘર, જેની સાથે શુદ્ધ સ્નેહ કરવાની એક સંભાવના હતી, તે સંભાવના તમે જતી કરી. મહાપ્રભુજી બહુ જ વૃષ્ટ છે આ પ્રશ્નને લઈને, તો ભગવાનના ભગવત સેવા કદી જેટથી થઈ શકે. ભગવત સેવા તમારા પૈસાથી થવી જોઈએ, પણ છેલ્લા 50 વર્ષમાં 75 વર્ષમાં જેટલા આપણા સંપ્રદાયમાં ગ્રંથો છપાયા છે તેમાં નગાડો વધારે લોકો કે છે કે પુષ્ટિ માર્ગમાં 3 જાતની સેવા છે, તનુજા સેવા, વિત્તજા સેવા, માનસી સેવા. સત્યાનાશ થયો પુષ્ટિ માર્ગનો. આ 3 જાતની સેવા હતી, પુષ્ટિ માર્ગમાં 3 જાતની સેવા નથી. પુષ્ટિ માર્ગમાં 1 જ જાતની સેવા છે, જે તારું છે તે તમે સેવામાં લગાડવું છે, હોય તો લગાડવું, તો નહીં લગાડ. ગુડ બાય. મહાપ્રભુજીનો બહુ સીધો સચોટ સિદ્ધાંત છે, પણ આપણને સમજમાં નથી આવતો. આપણે માણસ છીએ, મહાપ્રભુ આપણને ક્ષમા કરે, પણ તે યોગ્ય મીમાંસા બહુ કઠોર મીમાંસા છે. કહેવા દઈશ, આ ઝાંગ ખોલું તો હું નાગો દેખાઉં, આ ઝાંગ ખોલું તો હું નાગો દેખાઉં, બીજો કોઈ નાગો દેખાવાનો નથી. શા માટે આપણે નગ્નતાનું ચિંતન કરીએ? લેટ્સ ટેક ધ ટોપિક. ગ્રહ સેવા, ગુરુદ્રવ્યની સમજ. ગુરુદ્રવ્ય એટલે ગુરુને પોતાની ભગવાન માટે જે દ્રવ્ય મળ્યું હોય તે દેવદ્રવ્ય કહેવાય, અને તે દ્રવ્યને જો ગુરુ વાપરે તો ગુરુદેવતા કહેવાય. ગુરુને એ છૂટ આપી છે કે તું ગુરુ છે, અને ગુરુ હોવાથી બ્રાહ્મણ વૃત્તિ તરીકે અંતર કેટલું હોય છે, પુરુષોત્તમજીએ સ્વૃત્તિવાદ લખ્યો. એટલા જ માટે સ્વૃત્તિવાદ એટલે શું? કે યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ અને 6 વૃત્તિઓ બ્રાહ્મણને શાસ્ત્રે પ્રિસ્ક્રાઇબ કરી છે. યજન, યાજન, ત્યારે પોતે યજન કરવું જોઈએ, જે બીજો યાજન કરાવતો હોય તેને યાજન કરાવવું જોઈએ. દાન અને પ્રતિગ્રહ, તું દાન લઈ શકે છે, તું દાન આપી શકે છે. અને યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, તું અધ્યયન કરી શકે છે, બીજાને અધ્યાપન કરાવી શકે છે. આ વૃત્તિઓ થકી જે દ્રવ્ય એને મળતો હોય તે ગુરુદ્રવ્ય કહેવાય. બાકી દેવતાના ઉદ્દેશથી જે દ્રવ્ય મળતો હોય તે ગુરુદ્રવ્ય ના કહેવાય. દાખલા તરીકે શુદ્ધ ગુજરાતીમાં મારે કહેવું હોય તો અમારા ઠાકુરજીના માટે જે દ્રવ્ય તમે અમને આપો એ દેવ દ્રવ્ય છે, જે મને તમે આપો એ ગુરુદ્રવ્ય. એટલે મારે જો સેવા કરવી હોય, ન કરું સેવા એ બહુ સારું છે, પણ જો કરવી હોય મારે સેવા તો મારે મારા પૈસાથી કરવી જોઈએ, દેવદ્રવ્યથી નહીં. જ્યારે હું દેવદ્રવ્યથી સેવા કરું છું ત્યારે સવાતા જલમ આવશે, ચિતિંત ચિતિકા ખર્ચ તથા ચાંડાલ અમૈવત પૃષ્ઠા દૈવ લખનચૈવ સવાતા જલમ આવશે. એ મહાપ્રભુજીનો બહુ બહુ સ્પષ્ટતમ અને કઠોરતમ સિદ્ધાંત છે કે ભગવત નામ અને ભગવત રૂપનો ભંડોળ ભેગો કરવા માટે ઉપયોગ ન થાય, ન થાય, ન થાય. છતાંય કરવું હોય તો સુખે ને કરો, કેમ કે આપણે ત્યાં તો બધી ભગવાન લીલા છે, એટલે જે લીલા હોય તે આપણે ગાવાની રહી. દોષ દર્શન શા માટે કરવા? દરેક વાતમાં ભગવત ઈચ્છા માનીને છોડી દેવું જોઈએ, પણ સિદ્ધાંત આપણો નહીં. ભગવાન નામનું, ભગવત કથાનું, ભગવત સેવાનો ભંડોળ ભેગા કરવામાં કોઈ દિવસે ઉપયોગ ન થાય એ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. આપણને ન ગમતો હોય મહાપ્રભુજીને ગણપતિ બાપા મોર્યા ઉર્જા વધી તપસ્યા કરીને પધારી દેવું. અહીંયા સાબરમતી છે, કઈક તો નથી હશે, બીજું કુવા હશે, એ વધારે સારો ઉત્તમ કલ્પ છે. પણ ઓછામાં ઓછું મહાપ્રભુજીના નામે એવા કૌભાંડ કરો. બિચારા મહાપ્રભુજી આપણાથી ગભરાઈ રહ્યા છે, કેવા શિષ્યને પેદા કર્યા. મહાપ્રભુજી પધારીને પૂછે છે કે આ તમે લોકો શું કરી રહ્યા છો, અને પેલા મુખ્યાજી ને બધી ભીડ કહે છે કે 56 ભોગ કરી રહ્યા છે. આવા મોંઘવારીના કાળમાં તમે 56 ભોગ કેમ કરો છો? 56 ભોગ કેમ ન થાય? બાજુના ગામમાં 56 ભોગ થયું તો આ ગામમાં 56 ભોગ ન થાય? પણ બાજુના ગામમાં 56 ભોગ થયું નથી, આ ગામમાં 56 ભોગ કરી કોણ રહે છે? તમે કહો પેલા કે કરશે કોણ, તમે કઈ કરી રહી છે? મહાપુરુષ થોડા પ્રસન્ન થઈ જાય છે. કમિટી સપનો કરી રહી છે, કમિટી નો પૈસો આટલો બધો, એટલે કમિટી નો પૈસો નો પૈસો કામ નથી. કમિટી કેવી રીતે કર્યું તમને ખબર કેમ નથી પડતી? કમિટી કરતી, કમિટી તો ખાલી મેનેજમેન્ટ કરે છે, ચપ્પન ભોગ તો કામ કરી રહ્યું છે. એવી કમિટી ફોન કરવાની જરૂર જ પડી તો તમે સમજતા કેમ નથી? બાજુના ગામમાં ચપ્પન ભોગ થયું હતું કે નહીં? પ્રકૃતિ કે છે, ભાઈ હું ગભરાઈ ગયો, મને એ બતાવો કે આ સંપ્રદાય કયો છે? કે સંપ્રદાય કયો? બધા સંપ્રદાય. મહાપુરુષ કે છે, પણ મારા સંપ્રદાયમાં તો એવું હતું નહીં. મુખ્યાજી કે છે, તમે નવા નવા આવ્યા છો, વધારે ખટપટ કરો નહીં, દર્શન કરવા દર્શન કરો નહીં, ચાલતા મહાપ્રભુજી કે છે, હવે ચાલવા માટે છે મારું પણ અને સંપ્રદાયનું પણ, ગણપતિ બાપા મોદી આપણું ચાલુ. બહુ ખરાબ છે. ગુરુદ્રવ્યનો દેવદ્રવ્યનો વિમર્શ કરી શકાય નહીં. કિમ કર્મસ્ય કર્મેતિ તવે યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યદ્યાસ્તમુચ્યતે. તો એટલું બ્રાહ્મણ થઈ ચૂકે, બળદ વહી છૂટે, તેથી વધારે કરવા જઈએ તો ક્યાંક આપણને જાળ લાગે. એટલે મંદિર સેવા, રક્ત મંદિર સેવા, એ બધી વિવેચના બહુ કડવી વિવેચના છે. આપને કડવાડજો, વાત આવતો હોય તો થોડો હું લેવડાવી દઉં, નહીં તો આપ એમ કરશો કે અત્યારે બંધકરણ પ્રશ્નોત્તર વધારે થયા. મને ખરેખર સમજ નથી આવતી કે ટ્રેજેડી કયા એસ્પેક્ટમાં છે. ભક્તિ માર્ગ થકી આપણે આપણા ગોલ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માંગીએ છીએ તેમાં ટ્રેજેડી છે, તો મને એમ લાગે છે કે ખરેખર ટ્રેજેડી હોઈ શકે છે અને ટ્રેજેડી ન પણ હોઈ શકે. કેમ કે જો આપણે જે આપણો ગોલ છે એ આપણે નિશ્ચિત કરવો જોઈએ કે આપણા માટે ગોલ ખરેખર છે કે આપણે થોડા ગોળ કરીએ. એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે, રૂપમ રૂપો વિવર્જિત ભવતો જ્ઞાનાય કલ્પિતમ ગડબડ કરતા હોય છે તે રીતે આ પુસ્તક ને કે બીજ ને ઓળખવું કેમ, તે કોન્ટેક્સ્ટ ઉપર હું જ્યાં ધ્યાન આપવા માંગુ છું કે બીજ ભાવ કેવી કેવી રીતે જો બદલાઈ જતા હોય. એક માણસ જેના હૃદયમાં બીજ ભાવ દ્વૈત નો રહેલો છે, પણ સામે અદ્વૈતની વાત, સાધના કરવા જાય, એને અદ્વૈતની અવ્યક્તોપાસનામાં કહેવામાં આવે કે અવ્યક્તમાં રૂપ નથી. નિર્ગુણ નો નિર્દેશ અટપટો રત્ના શિબિરે કહીએ, રૂપ રંગ વખત એક પદાર્થ એકો ધ્યાન ન લઈએ, એમ બધું એને કહી દઈએ એટલે તે અવ્યક્તોપાસના કરવા માંગે. પણ અવ્યક્તોપાસના કરવા માટે જે અદ્વૈત નો બીજ ભાવ હોવો જોઈએ તે હોય નહીં તો કરે શું? અંતમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, તું અરૂપ હતો પણ મેં તારી ધ્યાન માટે રૂપની કલ્પના કરી, મને તારું રૂપ બગાડ્યો, ભગવાન મને માફ કરશે. અરે પણ માફ કરશે કોણ તને? માફ કરનારો અને અપરાધ કરનારાનું દ્વૈત અરૂપમાં કેમ સંભવે? રૂપમ રૂપો વિવર્જિત છે ભવતો ધ્યાનાય કલ્પિતમ અવચનીય હોય તો ગુરુ પણ નથી હોઈ શકતો, પણ અંદર રહેલો બીજ ભાવ એને આવી અગડમ બગડમ સ્થિતિમાં મૂકી દે. એક બાજુ કે તું અરૂપ છે, બીજી બાજુ કે ભગવાન માફ કરજો. એટલે અંદરનો રહેલો બીજ ભાવ બોલ્યા વગર રહેતો નથી. માણસ ઉપાસના કેટલીય કરે પણ ક્યાંકથી પેલો બીજ ભાવ પ્રગટ થયા વગર રહે નહીં. મને એ જોક મેં સાંભળ્યો હતો કે કોઈક રાજાએ ઠાકોર સાહેબે એટલે ગુજરાતના ગામમાં એક મહેલ બનાવ્યો, નવો મહેલ બનાવ્યો અને એને અમુક લોકોને બોલાવ્યા કે તમે આવીને જુઓ કે મહેલ કેવું બન્યું. એમાં બે જણા એવા આવ્યા એકદમ ગવા, એ બિચારા બેઠા હતા અને એમને બીજી કઈ મનમાં ભાવના હતી નહીં, કેવળ ચિંતા એક જ હતા કે ઠાકોર સાહેબ ખાઈ પીને બહુ મોટા તાપ નબળા થઈ ગયા છે, મહેલ ની એમના મનોદૃષ્ટિ નહીં. એટલે એમને ઠાકોર સાહેબે પૂછ્યું કેમ કેવું મહેલ લાગ્યું? તેનો મોટો ભાઈ પૂછ્યો કે મહેલ તો બાપજી ઘણું સારું છે, પણ તમે મરી જશો તો આમાંથી નીકળશો કેમ? તમારું ક્યારે આજે તો મહેલ બતાવ્યો, આજે આવી અપશકુન વાત કરે છે, બીજા કોઈ નહીં, આ તો સાવ મૂકશે. એની વાત ઉપર ધ્યાન નહીં કરતા. આવું કઈ વિચારવાનું હોય મરી જશે, કાપી કાપી કાઢી દેશું બહાર. એટલે બહેન નો કોઈ સેન્સ ઓફ એપ્રિસિએશન નહીં, કેવલ એમની નિગાહ એમના ઉતાર પડશે. એ ભાવ પ્રગટ થયા વિના રહે નહીં. એમને બહેન નું એપ્રિસિએશન માટે બોલાવીએ પણ ચિંતા એમને એમ જ થતી હોય, કાપી કાપી કાઢી દેજો બધું છુટકાર. ધ્યાન જેનો ધ્યાન હોય એ બીજ ભાવ. એટલે એમનું ધ્યાન દ્વૈતમાં રહેલું છે, એમને પચાસ અદ્વૈત ઉપાસના સમજાવ નહીં સમજે. અદ્વૈત કરવા જશે પાછી આવા ઘટાડા કરશે કે રૂપમ રૂપમ વિવર્જિત થતો ધ્યાન સંતમ તો ત્યાં નિર્વચનીયતા વ્યાપક કરીને નિરાકૃત. મેં તીર્થયાત્રા કરીને તારા વ્યાપક હોવાનું ખંડન કર્યું. અરે પણ તું શું ખંડન કરનારો છે? ખંડન થશે કેવી રીતે? નિરાકૃત થશે નહીં. સાધુને એનાથી કઈ ખંડન થવાનું નથી. એ વ્યાપક છે. એ કયા અર્થમાં વ્યાપક છે? અદ્વૈતના અર્થમાં વ્યાપક છે કે તારા તીર્થયાત્રા વિના એની વ્યાપકતા દૂર થવાની નથી. વ્યાપક પંચ નિરાકૃતમ ભગવતો એ તીર્થયાત્રા વિના ક્ષંતવ્યમ જગદીશ તત્ વિકલતા દોષત્રયમ મત કૃતમ. અરે પણ એ જગદીશ થશે કેમ? જગદીશ તો કોણ થાય કે જ્યાં જગત અને ઈશ નો દ્વૈત હોય ત્યાં. પણ પેલો અંદર માં રહેલો જે દ્વૈત નો બીજ ભાવ એ અદ્વૈત ઉપાસનામાં ચાલી જાય. એમ અમુક જે અદ્વૈત ઉપાસના દ્વૈત ઉપાસના કરતા હોય અને અંદર માં જો અદ્વૈત નો બીજ ભાવ રહેલો હોય તો એ છલક્યા વિના રહે નહીં કે કમ્ફર્ટ ફીલ નહીં કરશે. ઉપાસના કરશે જરૂર, એટલે ડિસકમ્ફર્ટ ફીલ થશે અને કઈક ને કઈક એવી લોભાણ કરશે કે ઠીક છે મહેલ બન્યું છે તો ઠીક, પણ મળશો ત્યારે વિકસશો કેમ? બીજો ધર્યો કે ખાતું કાપે સારું છે. આપણે એમ જ કે અંદર ભાવ હૃદયમાં જો અદ્વૈત નો ભરેલો હોય, અંદર જો ભાવ આપણે અવ્યક્ત ઉપાસનાના બીજ ભાવ આપણા હૃદયમાં ભરેલા હોય, આપણે એને સ્વરૂપ પધરાવી દઈએ. સ્વરૂપ પધરાવે નથી પણ એને લાગે અરે ઠીક છે, સ્વરૂપ કઈ ખાતો થોડી હશે, ભગવાન તો વિશ્વંભર છે, એને ભોગ કરવાનું શું હોય? ભગવાનને વસ્ત્ર પહેરાવવાની જરૂરત શું હોય? ભગવાન તો બાલક તરીકે એને માનવું એ તો માનસની વિકૃતિ છે. મૂળ માનસ ની વિકૃતિ નથી, વૈશ્વધારામાં ભાવ બીજ ભાવ લોકો ભરાયેલો છે અને કામ શું કરી રહ્યો છે? એક દિશામાં તારું હૃદય જઈ રહ્યું છે, બીજી દિશામાં તારો વ્યવહાર જઈ રહ્યો છે, ત્રીજી દિશામાં તારી મતિ જઈ રહી છે. કોઓર્ડિનેશન કોઓર્ડિનેશન થશે તો પોતાની મેળે પ્રકટ થશે અને જ્યાં બધું કોઓર્ડિનેટ થતું જાય તો સમજી જવું કે બીજ ભાવની અનુરૂપ કૃતિ છે. એટલે રતિના અનુરૂપ મતિ છે અને મતિના અનુરૂપ કૃતિ પ્રકટ થતી હોય તો કોઓર્ડિનેશન છે. અને જ્યાં રતિ મતિ અને કૃતિમાં કોઓર્ડિનેશન નથી થતું તો ક્યાંક ને ક્યાંક ગોટાળો છે, અને ગોટાળો છે તો પછી સાવધાની રહેવી જોઈએ, સહસા આગળ નહીં વધવું જોઈએ. આપણે કોઈ ભાષણ ગમી ગયું તેથી આપણે એમ માની લઈએ, હમણાં હું તમારી સામે કેમ કે હું તો બેઠો છું તો ભક્તિ નો ગુણગાન કરી, મારો સંપ્રદાય ભક્તિ નો છે, હું કઈ જ્ઞાન નો ગુણગાન તો નહીં કરું. હવે મારું ભાષણ તમને ગમ્યું એટલે તમે ભક્તિ કરવા માંડો એ ખોટી વાત છે. ભક્તિ તમારે ત્યારે જ કરવી જોઈએ જો તમારા હૃદયમાં ભક્તિ નો ભાવ ઉમળતો હોય, નહીં તો ખોટી છલાંગ લગાડવા જશો તો ગુજરાતીમાં કહેવાય ને કે લાંબા સાથે ખૂબ જાય મળે નહીં તો માંડો થાય. ખોટી છલાંગ જયારે આપણે લગાડવા જઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક પડવાના ચાન્સીસ છે છે અને છે. ખોટી છલાંગ નહીં લગાવી જોઈએ. તમારા હૃદયના બીજ ભાવને ઓળખો. જે બીજ ભાવ હશે, બીજ દાર્ઢક પ્રકાર હતું, એ દરેક માર્ગના નોખા નોખા બીજ ભાવ રહેલા છે અને તે બીજ ભાવને અનુરૂપ તમારી સાધનાને કેળવજો તો કોઈ ડિફિકલ્ટી નહીં રહે. અને તમારી બીજ ભાવ હૃદયમાં ન હોય તો તમારે ભક્તિ તરફ કદી આવવું નહીં. મહાપ્રભુજી કહે છે બંધે હશે કે મારામાં નથી આવ પણ આય તાકો ફલ પાય રહે. શા માટે? કે આયા અને ફલ મળ્યું તો સમજી લો કે તમારા બીજ ભાવ છે, અને ફલ ન મળે તો સમજી લેવું કે બીજ ભાવ તમારા હૃદયમાં નથી. કેમ કે કોઓર્ડિનેશન થશે નહીં, તમે ફિટ થશો નહીં એમાં. તમે ચાલશો પણ ચાલી શકશો નહીં, ઘસડાશો એ પંથમાં. તો ઘસડાવું એને કરતા ન જવું એ સારું, પણ લોકો માનતા નથી. એકનું કામ જે બીજાનું કરે હું બહુ સુંદર એક શ્લોક કર્યો છે. વૈદિકો વ્યવહાર શ્રોતવ્ય શૈવ ધર્મ એમ કે છે, વ્યવહારતવ્ય વૈદિક ધાતવ્ય પરમ શિવ. અને બૌદ્ધ નો ધર્મ સાંભળવો જોઈએ, જૈન નો ધર્મ ચિંતન કરવો જોઈએ, શૈવ ધર્મ નો જે છે તે અભ્યાસ કરવો જોઈએ, ધ્યાન શિવ નું કરવું જોઈએ. એમ બધું જ કોઓર્ડિનેટ ડિસકોઓર્ડિનેટેડ કરી દેશો તો કશું જ નહીં મળે. તમને એક ઘરમાં બાપ કે પત્ની નોકી નોકી વાનગી બનાવે, નોકી નોકી વાનગી બનાવે અને કલાક બે કલાક દોઢ કલાક વિચારીનો વ્યસ્ત થાય અને બધાને ભેળવીને ખાઈ જાવ બહુજાત માફક, તો ઓછામાં ઓછું પહેલાથી તો ઇન્ફોર્મેશન આપવી જોઈતી હતી તો પેલો ટાઈમ તો ન ભેળવે. એટલે બધાને આપણે ભેળવીને